શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 8મો અધ્યાય 8-9 ઈલાવ્રત ખંડમાં ભગવાન શંકર દ્વારા ભગવાન શ્રીહરિના સંકર્ષણ રૂપની ભદ્રાશ્વ ખંડમાં ભદ્રશ્રવા દ્વારા હયગ્રીવ રૂપની હરિખંડમાં પ્રહલાદ દ્વારા નૃષિ રૂપની કેતુમાલ ખંડમાં શ્રી લક્ષ્મીજી દ્વારા કામદેવની અને રમ્યક ખંડમાં મનુજી દ્વારા મત્સ્યરૂપની સ્તુતિ ઉપાસના. શ્રી નારાયણ કહે છે, નારદ, જંબુદ્વીપમાં ઈલાવ્રત વગેરે 9 ખંડ છે. બધા ખંડોમાં બ્રહ્મા વગેરે જુદા જુદા દેવતાઓ વસે છે. આ દેવતાઓ જપ, ધ્યાન અને સમાધિ ઉપરાંત અગાઉ કહેલા સ્તોત્રો દ્વારા શ્રીદેવીની ઉપાસના કરે છે. તે ખંડોમાં વનોની હારમાળા છે. જે બધી ઋતુઓમાં સુગંધિત પુષ્પો, ફળો અને લીલા પાંદડાઓથી સુશોભિત રહે છે. તે ખંડોમાં ઘણા જંગલો, પર્વતો અને કંદરાઓ, ગુફાઓ છે. ગુફાઓમાં સ્વચ્છ અને નિર્મળ જળ હોય છે. આ 9 ખંડોમાં આદિપુરુષ ભગવાન નારાયણ બધા લોકો પર અનુગ્રહ કરવાની દ્રષ્ટિથી ભગવતી શ્રીદેવીની ઉપાસના કરે છે અને તેઓ સ્વયં પણ આ બધા લોકોથી પૂજાય છે. આ પૂજા પદ્ધતિ આગળ જતા ચાલુ રહે તે માટે તેઓ અલગ અલગ મૂર્તિઓથી સ્થપાઈને લોકોની પૂજા નિમિત્તે સર્વકાળ ત્યાં જ બિરાજે છે. ઈરાવ્રત ખંડમાં ભગવાન શ્રી હરિ રુદ્ર રૂપમાં બિરાજે છે. બ્રહ્માના નેત્રમાંથી તેમનો પ્રાદુર્ભાવ થયો છે. તેમના પ્રિય પત્ની સદા તેમની સાથે બિરાજે છે. તે ક્ષેત્રમાં કોઈ બીજો પુરુષ જઈ શકતો નથી. જો કોઈ પુરુષ ત્યાં ચાલ્યો જાય તો ભવાનીના શ્રાપથી તે તુરંત સ્ત્રી બની જાય છે. તે ભવાનીની સેવામાં અનેક સ્ત્રીઓ રહે છે. આ સ્ત્રીઓથી ઘેરાયેલા ભગવાન રુદ્ર ભગવાન શંકરસણની ઉપાસના કરે છે. આ શંકરસણ ભગવાનને શ્રી હરિની તામસ પ્રકૃતિવાળી 4થી મૂર્તિ માનવામાં આવે છે. સમસ્ત પ્રાણીઓના કલ્યાણાર્થે રુદ્ર ભગવાન દ્વારા ભગવાન શંકરસણની પૂજા કરવામાં આવે છે. આ પૂજક રુદ્ર ભગવાન અજન્મા અને શાંત ચિત્ત છે. ભગવાન શંકર કહે છે, ઓમ નમો ભગવતે મહાપુરુષાય સર્વગુણ સંખ્યાના નાયાનંત અનંતાય વ્યક્તાય નમઃ. અર્થાત ઓમ, જેનાથી બધા ગુણોની અભિવ્યક્તિ થાય છે, તે અનંત અને ઓમકાર સ્વરૂપ પરમ પુરુષ ભગવાનને નમસ્કાર હો. ભજન કરવા યોગ્ય પ્રભુ, આપના ચરણ ભક્તોનું આશ્રય સ્થાન છે તથા આપ પોતે ઐશ્વર્યના સ્વામી છો. ભક્તોની સામે આપ આપનું ભક્ત વત્સલ સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ કરો છો તથા તેમને સંસાર બંધનથી મુક્ત કરો છો. પરંતુ આપની ભક્તિ કરતા નથી તેવા જીવોને બંધનમાં નાખો છો. આપ જ સર્વના ઈશ્વર છો. હું આપની સ્તુતિ કરું છું. પ્રભુ, અમે લોકો ક્રોધના આવેગોને જીતી શક્યા નહીં. વળી અમારી દ્રષ્ટિ પાપ તરફ બહુ આકર્ષાય છે. પરંતુ આપ તો સંસારનું નિયમન કરવા માટે સદા સાક્ષી રૂપે જીવોના બધા કર્મોને જુઓ છો. તેમ છતાં અમારી જેમ આપની દ્રષ્ટિમાં માયા રચિત વિષયોનો લેશ પણ પ્રભાવ પડતો નથી. તેથી જેને પોતાના મનને વશમાં કરવું છે તેવો કયો પુરુષ આપની આરાધના નહીં કરે. વેદો આપને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ કહે છે. પરંતુ આપ પોતે આ ત્રણેય વિકારો રહિત છો. તેથી આપને અનંત કહે છે. આપના હજાર મસ્તકો પર આ પૃથ્વી સરસવના દાણાની જેમ રહેલી છે. આપને તો એ પણ ખબર નથી કે તે ક્યાં રહેલી છે. જેમના દ્વારા ઉત્પન્ન થયેલો હું અહંકાર રૂપ મારા ત્રિગુણાત્મક તેજથી દેવતા, ઇન્દ્રિયો અને ભૂતોની રચના કરું છું, તે વિજ્ઞાનના આશ્રય ભગવાન બ્રહ્માજી પણ આપના જ મહતત્વ નામના પ્રથમ ગુણ રૂપે છે. હે મહાત્મન, મહતત્વ, અહંકાર, ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ, ઇન્દ્રિયો અને 5 ભૂતો વગેરે અમે બધા દોરીથી બંધાયેલા પક્ષીની જેમ આપની ક્રિયાશક્તિના વશમાં રહીને આપની કૃપાથી આ જગતની રચના કરીએ છીએ. સત્વાદી ગુણોની સૃષ્ટિથી મોહિત થયેલો આ જીવ આપની જ રચેલી અને કર્મ બંધનમાં બાંધનારી માયાનો તે કદાચ જાણી પણ શકે છે. માયાને તો કદાચ તે જાણી પણ શકે છે, પરંતુ તેનાથી મુક્ત થવાનો ઉપાય તેને સરળતાથી મળતો નથી. આ જગતની ઉત્પત્તિ અને પ્રલય પણ આપનું જ કાર્ય છે. આપને હું વારંવાર નમસ્કાર કરું છું, શ્રી નારાયણ કહે છે નારદ. આ પ્રમાણે મહાભાગ રુદ્ર ભગવાન લીલાવ્રતમાં ઉપાસના કરે છે. એ જ પ્રમાણે ભદ્રાશ્વ ખંડમાં ધર્મપુત્ર ભદ્રસવા અને તેમના કુળના મુખ્ય મુખ્ય સેવકો ભગવાન વાસુદેવના હયગ્રીવ નામના સુપ્રસિદ્ધ સ્વરૂપની સમાધિ દ્વારા હૃદયમાં ધારણ કરીને તેમની સ્તુતિ કરે છે. સેવકો સાથે ભદ્રસવા કહે છે, ઓમ નમો ભગવતે ધર્માયાત્મ વિશોધનાય નમઃ. ચિત્તને વિશુદ્ધ કરવા વાળા ઓમકાર સ્વરૂપ ભગવાન ધર્મને નમસ્કાર હો. અહો, ભગવાનની લીલા અત્યંત અદ્ભુત છે, જેના કારણે આ જીવ સંપૂર્ણ લોકોનો સંહાર કરવા વાળા કાળને જોવા છતાં પણ નથી જોતો અને તુચ્છ વિષયોનું સેવન કરવા માટે પાપી વિચારો કરીને પોતાના જ હાથે પોતાના પુત્ર અને પિતામહની લાશોને બાળીને પોતે મરવાનો નથી એવું સમજે છે. વિદ્વાનો જગતને નશ્વર કહે છે અને સૂક્ષ્મદર્શી આત્મજ્ઞાનીઓ જગતને આવું જુએ છે. તો પણ હે અજન્મા પ્રભુ, આપની માયાથી બધા લોકો મોહિત થઈ જાય છે. આપ અનાદિ છો તથા આપની લીલા અત્યંત અદ્ભુત છે. હું આપને નમસ્કાર કરું છું. પરમાત્મન, આપ અકર્તા અને માયાના આવરણ રહિત છો, છતાં પણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ આપનું જ કાર્ય છે અને એ સાચું પણ છે. તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે સર્વાત્મ રૂપથી આ કાર્ય કારણ ભાવથી આપ સદા અતીત છો. આપનો શ્રી વિગ્રહ મનુષ્ય અને ઘોડાનું મિશ્ર રૂપ છે. પ્રલય કાળમાં જ્યારે તમોગુણવાળા દૈત્યો વેદોને ચોરી ગયા હતા ત્યારે બ્રહ્માજીની પ્રાર્થનાથી આપે વેદોને રસાતલમાંથી લાવી આપ્યા. આવી અમોઘ લીલા કરવાવાળા સત્ય સંકલ્પ આપને અમે નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે ભગવાન હયગ્રીવની સ્તુતિ કરતા આ ભદ્રસવા નામના મહાત્મા ભગવાન શ્રી હરિના ગુણોનું વર્ણન કરે છે. જે મનુષ્ય આ પાવન ચરિત્રને વાંચે છે અથવા સાંભળે છે તે પાપોમાંથી મુક્ત થઈને દેવીના દિવ્ય ધામને પ્રાપ્ત થાય છે. શ્રી નારાયણ કહે છે નારદ, હરિવર્ષ ખંડમાં પાપોના નાશ કરવા વાળા ભગવાન ઋષિ રૂપે રહે છે. ભક્તો પર તે હંમેશા કૃપા કરે છે. મહાભાગવત પ્રહલાદના હૃદયમાં ઋષિ ભગવાનની અનન્ય ભક્તિ છે. તેઓ ભગવાનના ગુણોને સારી રીતે જાણે છે, તેથી પરમ યોગી ભગવાન ઋષિના પ્રિય રૂપના દર્શન કરીને દાનવ શ્રેષ્ઠ પ્રહલાદજી તેમના ગુણોનું સ્તુતિ દ્વારા વર્ણન કરે છે. પ્રહલાદ કહે છે, ઓમ નમો ભગવતે નરસિંહાય નમસ્તે તેજસ્ય આવિરાવિર્ભવ વજ્રધૃષ્ટ કર્માશયાન રંધય રંધય તમોગ્રસ ઓમ સ્વાહા અભયમ મમાત્મની ભૂષ્ઠાહા ઓમ ક્ષરોમઃ. ઓમકાર સ્વરૂપ ભગવાન ઋષિને નમસ્કાર હો. આપ અગ્નિ આદિ તેજના પણ તેજ છો, આપને નમસ્કાર હો. હે વજ્રનખ, હે વજ્રધૃષ્ટા, આજ મારી સામે પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, મારી કર્મ વાસનાઓને ભસ્મ કરો, ભસ્મ કરો, મારા અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટ કરો, નષ્ટ કરો. ઓમ સ્વાહા, મારા અંતઃકરણને અભય કરી પ્રકાશિત કરો. ઓમ શરોમ પ્રભુ, ઓમ શરોમ પ્રભુ, સમસ્ત જગતનું કલ્યાણ થાઓ. દુષ્ટજનોની બુદ્ધિમાં શુદ્ધ ભાવના ઉત્પન્ન થાઓ. બધા પ્રાણીઓમાં પરસ્પર સદભાવના વધો. બધા એકબીજાના હિતચિંતક બનો. અમારું મન શુભ માર્ગમાં પ્રવૃત્ત થાઓ અને અમારા બધાની શુદ્ધિ, અમારા બધાની બુદ્ધિ નિષ્કામ ભાવે ભગવાન શ્રી હરિમાં જોડાયેલી રહો. નાથ, ઘર, સ્ત્રી, પુત્ર, ધન અને ભાઈ બંધુઓમાં અમારી આસક્તિ ન થાઓ. આસક્તિ થાય તો માત્ર ભગવાનના પ્રેમી ભક્તોમાં જ થાઓ. જે સંયમી પુરુષ માત્ર શરીર નિર્વાહ પૂરતા અન્નાદિથી સંતુષ્ટ રહે છે, તેમને જેટલી શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેટલી જલ્દી ઇન્દ્રિયોના વશમાં રહેનારાઓને થતી નથી. તેવા ભગવદ્ ભક્તોના સંગથી ભગવાનના તીર્થ સમાન પવિત્ર ચરિત્રો સાંભળવા મળે છે. જેમાં ભગવાનની અસાધારણ શક્તિ અને પ્રભાવનું વર્ણન હોય છે. ભગવાનના લીલા ચરિત્રોને વારંવાર સાંભળનારાના કાનો દ્વારા ભગવાન તેમના હૃદયમાં પ્રવેશ કરે છે. આવા ભગવદ ભક્તોનો સંગ કોણ ન કરે. જે મનુષ્યની ભગવાનમાં નિષ્કામ ભક્તિ છે તેના હૃદયમાં સમસ્ત દેવતા ધર્મ જ્ઞાન વગેરે સંપૂર્ણ સદગુણો સદા નિવાસ કરે છે. પરંતુ જે ભગવાનનો ભક્ત નથી તેનામાં મહાપુરુષોના આવા ગુણ ક્યાંથી આવે? તે તો જાત જાતના સંકલ્પો કરીને હંમેશા તુચ્છ એવા બહારના વિષયો તરફ દોડે છે. જેમ કે જેમ માછલીઓને જળ અત્યંત પ્રિય છે કારણ કે જળ તેમના જીવનનો આધાર છે, તે જ પ્રમાણે સાક્ષાત શ્રી હરિ સમસ્ત દેહધારીઓનો આત્મા છે. તેમને છોડીને જો કોઈ મહત્વાકાંક્ષી મનુષ્ય સંસારમાં આસક્ત રહે છે તો તે મનુષ્ય તો માત્ર તેમની ઉંમરના હિસાબે જ મોટો ગણાય છે, ગુણોમાં નહીં. તેથી હે અસુરો, તમે બધા તૃષ્ણા રાગ મોહ ક્રોધ અભિમાન ઈચ્છા ભય દીનતા અને માનસિક સંતાપના મૂળ તથા જન્મ મરણ રૂપ સંસાર ચક્રના વાહક વેર વગેરેની આસક્તિને છોડીને ભગવાન ઋષિના નિર્ભય ચરણોનો આશ્રય કરો. નારદ, આ પ્રમાણે દાનવરાજ પ્રહલાદ પાપરૂપી હાથીઓ માટે સિંહરૂપ ભગવાન ઋષિને પોતાના હૃદયરૂપી કમળ પર પધરાવીને ભક્તિપૂર્વક નિરંતર તેમની સ્તુતિ કરતા હતા. કેતુમાલ ખંડમાં ભગવાન શ્રી હરિ કામદેવના રૂપમાં બિરાજે છે. ત્યાંના અધિકારી પુરુષો દ્વારા તેમનું હંમેશા સેવન કરવામાં આવે છે. આ ખંડના અધીશ્વરી સમુદ્રપુત્રી ભગવતી લક્ષ્મીજી છે. તેઓ મહાપુરુષોનું હંમેશા સ્વાગત કરે છે. ભગવતી લક્ષ્મી આગળ કહેવામાં આવશે. ભગવતી લક્ષ્મી આ સ્તોત્રથી ભગવાન શ્રી હરિની સદા ઉપાસના કરે છે. ભગવતી લક્ષ્મી કહે છે, ઓમ રામ ભ્રીમ હું ઓમ નમો ભગવતે ઋષિકેશાય સર્વગુણ વિશેષ વિરલિપ્તાત્મને આકૃતિનામ વિચિતિનામ ચેતસામ વિશેષણામ ચ આધિપતયે ષોડશક અલયા છંદોમ છંદોમયામૃતમ અમૃતમ યાય સર્વમ યાય મહષે યોજસે બલાય કાંતાય કામાય નમસ્તે ભયત્ર ભૂવાત ભૂયાત. જે ઇન્દ્રિયોના સ્વામી સંપૂર્ણ શ્રેષ્ઠ ગુણોના આશ્રય જ્ઞાન ક્રિયા અને સંકલ્પ શક્તિ તથા તેના વિષયોના નિયામક સોળ કળાઓથી યુક્ત વેદોક્ત કર્મોથી પ્રાપ્ત થનારા અન્નમય અમૃતમય અને સર્વમય શરીરની શક્તિરૂપ છે તે મન ઇન્દ્રિય અને શરીરના સાકાર વિગ્રહ પરમ કમનીય ભગવાન કામદેવને ઓમ હામ હ્રીમ હુમ આ બીજ મંત્રો સાથે બધી બાજુથી નમસ્કાર હો. ભગવાન, આપ ઇન્દ્રિયોના સ્વામી છો. સ્ત્રીઓ લૌકિક પતિ પ્રાપ્ત કરતા વ્રતો દ્વારા આપની ઉપાસના કરે છે, પરંતુ તે પતિ પ્રકૃતિથી પરતંત્ર હોય તેમના પ્રિય પુત્ર ધન અને આયુષની રક્ષા કરી શકતા નથી. પ્રભુ, પતિ તો એ છે જે સ્વયં નિર્ભય હોય અને બીજાની બધી રીતે રક્ષા કરી શકે, તેવા પતિ માત્ર આપ જ છો, અન્ય કોઈ નથી. તેથી આપની પ્રાપ્તિથી વધીને બીજો કોઈ લાભ નથી. ભગવાન, જે સ્ત્રી આપના ચરણ કમળને છોડીને અન્ય પદાર્થો પ્રાપ્ત કરવા માટે ઉપાસના કરે છે તેને આપ તે જ અભિષ્ટ વસ્તુ આપો છો, પરંતુ તે ગમે ત્યારે નાશ પામે છે. તેથી આવી વસ્તુ માગનારને તો છેવટે પસ્તાવવું જ પડે છે. હે અજિત ઇન્દ્રિય સુખની ઈચ્છાવાળા બ્રહ્મા રુદ્રદેવો તથા અસુરો વગેરે મારી પ્રાપ્તિ માટે કઠોર તપ કરે છે, પરંતુ આપના ચરણોનું શરણું લીધા વિના તેઓ મને લક્ષ્મીને પામી શકતા નથી, કારણ કે હું સદા આપના હૃદયમાં રહું છું. હે અચ્યુત, ભક્તોના મસ્તક પર શોભતો આપનો જે વંદનીય ચરણ છે તે મારા મસ્તક પર રહે તેવી કૃપા કરો. પૂજનીય પ્રભુ, આપ લાંછન રૂપે તો મને વૃક્ષ સ્થળ પર ધારણ કરો જ છો. આપ સર્વ સમર્થ છો. આપની માયામય લીલાઓને જાણ કોણ જાણી શકે છે? નારદ, આ પ્રમાણે કામદેવના રૂપમાં વિરાજેલા વિશ્વબંધુ ભગવાન શ્રી હરિની લક્ષ્મીજી કેતુમાલ ખંડમાં ઉપાસના કરે છે. અખંડના અન્ય પ્રજાપતિ વગેરે અધિકારી દેવતાઓ પણ કામના સિદ્ધિ માટે તેમની ઉપાસના કરે છે. રમ્યક ખંડમાં ભગવાન શ્રી હરિ મત્સ્ય રૂપ ધારણ કરીને બિરાજે છે. તેમનું આ સર્વશ્રેષ્ઠ વિગ્રહ એટલે કે મૂર્તિ બધા દેવતાઓ માટે વંદનીય છે. ત્યાં મનુ મહારાજ નિરંતર તેમનું સ્તવન કરે છે. મનુજી કહે છે, ઓમ નમો મુખ્ય તમાય નમઃ સત્વાય પ્રાણયોજસે બલાય મહામત્સયાય નમઃ. સત્વ પ્રધાન મુખ્ય પ્રાણ સૂત્રાત્મા તથા મનોબળ ઇન્દ્રિય બળ અને શરીર બળ ઓમકાર સ્વરૂપ ભગવાન મહામત્સ્યને વારંવાર નમસ્કાર હો. બધાને પ્રેરણા આપનાર પ્રભુ આપ બધા પ્રાણીઓની અંદર અને બહાર પ્રાણરૂપે વિચર્યા કરો છો. આપને જોઈને બધા લોકપાલોની દ્રષ્ટિ થંભી જાય છે. ઈશ્વર નામથી પ્રસિદ્ધ આપ એ પુરુષ છો જેને વશ થઈને જગત કઠપુતળીની માફક નાચે છે. ભગવાન, ખરેખર લોકપાલોના મનમાં આપના પ્રતિ દ્વેષ ઉત્પન્ન થયો હતો, તેના પરિણામે મેં આપનો સહયોગ ન લઈને અલગ રહીને એવું પ્રયત્ન કરવા માંડ્યા કે અમે મનુષ્ય પશુ નાગ અને સ્થાવર વગેરે પ્રાણીઓની સ્વયં રક્ષા કરીશું. પરંતુ તેઓ આ કાર્ય સંપન્ન કરી શક્યા નહીં. હે અજન્મા પ્રભુ, પ્રલય કાળનો સમુદ્ર ઉતંગ મોજા ઉછળતો હતો તે સમયે આપ ઔષધિઓ તથા લતાઓના ભંડાર રૂપ આ પૃથ્વીને તથા મને લઈને તે સમુદ્રમાં ઉત્સાહ સાથે ક્રીડા કરી રહ્યા હતા. આવા જગતના પ્રાણ સ્વરૂપ ભગવાન મત્સ્યને વારંવાર નમસ્કાર હો. આ પ્રમાણે રાજાઓમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર મનુ મહારાજ દેવાદિદેવ ભગવાન શ્રી હરિની જે મત્સ્યના રૂપમાં અવતરિત થયા છે તથા જેમની કૃપાથી સંશયોનો સર્વથા નાશ થઈ જાય છે તેમની સ્તુતિ કરે છે. મનુ મહારાજ ભગવત પરાયણ પુરુષોમાં શ્રેષ્ઠ છે. તેમણે યોગ સાધના કરીને સમસ્ત પાપોને ભસ્મ કરી નાખ્યા છે. તેઓ ભક્તિપૂર્વક ભગવાનનું ધ્યાન કરીને આ રમ્યક ખંડમાં બિરાજે છે. અધ્યાય 8-9 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.